रामायण किष्किंधा कांड 18वां सर्ग। श्री रामे वालीनी वातनो उत्तर आपता एने आपवामां आवेला दंडनु औचित्य जणावू। वालीए निरुत्तर थईने भगवान पासे पोताना अपराध माटे क्षमा मांगता अंगदनी रक्षा माटे प्रार्थना करवी अने श्रीरामे एने आश्वासन आपवू। त्यां मारिया जईने निश्चेतन थयेला वालीए ज्यारे आ रीते विनयाभास धर्माभास अर्थाभास अने हिताभास भरेली कठोर बातों कही आक्षेपो कर्या त्यारे आ बधुं कहीने मौन थयेला वानर श्रेष्ठ वालीने श्रीरामचंद्रजीए धर्म अर्थ अने श्रेष्ठ गुणों भरेली परम उत्तम बात कही। ए समय वाली प्रभावहीन सूर्य जलहीन वादळ अने ओलवाई गेला अग्नि जो निष्प्रभ लागतो हतो। श्रीराम बोलिया, वानर धर्म अर्थ काम अने लौकिक सदाचार ने तमे स्वयं जाणता नथी, पछी बाळको जेवा अविवेक ने कारणे आजे ही मारी निंदा केम करो छो। सौम्य, तमे आचार्य द्वारा सन्मानित वृद्ध पुरुषोने पूछ्या विना ज एमनी पासे धर्मना स्वरूपने यथार्थ रीते समझ्या विना ज वानरोनी स्वाभाविक चपळतावश મને અહીં ઉપદેશ આપવા ઈચ્છો છો અથવા મારા પર આક્ષેપ કરવાની ઈચ્છા ધરાવો છો? પર્વત વન અને જંગલો સહિત આખી પૃથ્વી ઈશ્વાકુવંશી રાજાઓની છે, તેથી તેઓ અહીંના પશુ પક્ષીઓ પર દયા કરવા અને એમને દંડ દેવાના પણ અધિકારી છે। ધર્માત્મા રાજા ભરત આ પૃથ્વીનું પાલન કરે છે। તેઓ સત્યવાદી સરળ તથા ધર્મ અર્થ અને કામના તત્વને જાણનારા છે, તેથી દુષ્ટોનો નિગ્રહ કે દમન તથા સાધુ પુરુષો પ્રત્યે અનુગ્રહ કરવા તત્પર રહે છે। જેનામાં નીતિ વિનય સત્ય અને પરાક્રમ વગેરે બધા રાજોચિત ગુણ યથાવત રૂપે રહેલા દેખાતા હોય એ જ દેશ કાલ તત્વને જાણનારા રાજા હોય છે। ભરતમાં આ બધા ગુણો રહેલા છે। ભરત તરફથી અમને અને બીજા રાજાઓને એવો આદેશ મળેલો છે કે જગતમાં ધર્મના પાલન અને પ્રસાર માટે પ્રયત્ન કરવામાં આવે, તેથી અમે ધર્મનો પ્રસાર કરવાની ઈચ્છાથી સમસ્ત પૃથ્વી પર વિચરતા રહીએ છીએ। રાજાઓમાં શ્રેષ્ઠ ભરત ધર્મનુરાગી છે, તેઓ સમસ્ત પૃથ્વીનું પાલન કરી રહ્યા છે। એમની હયાતીમાં આ પૃથ્વી પર કયો જીવ ધર્મ વિરુદ્ધ આચરણ કરી શકે છે? અમે બધા પોતાના ધર્મમાં દૃઢતાપૂર્વક સ્થિત રહીને ભરતની આજ્ઞાને અનુસરતા રહીને ધર્મ માર્ગથી ભ્રષ્ટ પુરુષને નિયમ રીતે દંડ આપીએ છીએ। તમે તમારા જીવનમાં કામને જ પ્રધાનતા આપી રાખી હતી, રાજોચિત માર્ગે કદી ચાલ્યા નથી। તમે હંમેશા અવરોધ ઊભો કર્યો અને મોટા કર્મોના કારણે સત્પુરુષો દ્વારા સદા તમારી નિંદા થઈ। મોટા ભાઈ પિતા અને જે વિદ્યા આપે છે એ ગુરુ એ ત્રણેય ધર્મ માર્ગ પર ચાલનારા પુરુષો માટે પિતા તુલ્ય માનવીય છે, માનનીય છે એવું સમજવું જોઈએ। એ જ રીતે નાનો ભાઈ પુત્ર અને ગુણવાન શિષ્ય એ ત્રણ પુત્ર તુલ્ય સમજવાને યોગ્ય છે। એમના પ્રત્યે એવો પુત્ર જેવો ભાવ રાખવામાં જ ધર્મ જ કારણ છે। વાનર, સજ્જનોનો ધર્મ સૂક્ષ્મ હોય છે, એ પરમ દુર્જય છે, એને સમજવો બહુ અઘરો છે। સગળા પ્રાણીઓના અંતઃકરણમાં બિરાજેલા જે પરમાત્મા છે એ જ સર્વના શુભ અશુભને જાણે છે। તમે સ્વયં પણ ચંચળ છો અને ચંચળ ચિત્તના અજિતાત્મા વાનરોની સાથે રહો છો, તેથી જેમ કોઈ જન્માંગ પુરુષ જન્માંગોને જ રસ્તો પૂછે એ જ રીતે તમે ચંચળ ચપળ વાનરોની સાથે પરામર્શ કરો છો, પછી તમે ધર્મનો વિચાર શું કરવાના છો? ધર્મના સ્વરૂપને કેવી રીતે સમજી શકવાના છો? મેં અહીં જે કાંઈ કહ્યું છે એનો અભિપ્રાય સ્પષ્ટપણે તમને કહું છું। તમારે માત્ર રોષપૂર્વક મારી નિંદા કરવી ન જોઈએ। મેં તમને શા માટે માર્યા છે એનું કારણ સાંભળો અને સમજો। તમે સનાતન ધર્મનો ત્યાગ કરીને પોતાના નાના ભાઈની પત્ની સાથે સહવાસ કરો છો. આ મહાનુભવ સુગ્રીવના જીવતા જીવ એની પત્ની રૂમા, જે તમારી પુત્રવધુ સમાન છે, સાથે કામવશ ઉપભોગ કરો છો, તેથી પાપાચારી છો. વાનર, આ રીતે તમે ધર્મભ્રષ્ટ અને સ્વેચ્છાચારી થઈ ગયા છો અને પોતાના ભાઈની પત્નીને ગળે લગાડો છો. તમારા આ જ અપરાધને કારણે તમને આ દંડ આપવામાં આવ્યો છે. વાનરરાજ, જે લોકાચારથી ભ્રષ્ટ થઈને જગત વિરુદ્ધ આચરણ કરે છે, એને રોકવા અથવા રસ્તા પર લાવવા માટે હું દંડ સિવાય બીજો કોઈ ઉપાય જોતો નથી. હું ઉત્તમ ગુણમાં જન્મેલો ક્ષત્રિય છું, તેથી હું તમારા પાપને ક્ષમા કરી શકતો નથી. જે પુરુષ પોતાની પુત્રી, બહેન અથવા નાના ભાઈની પત્ની સાથે નાના ભાઈની પત્ની પાસે કામ બુદ્ધિથી જાય છે, એનો વધ કરવો એ જ એના માટે ઉપયુક્ત દંડ માનવામાં આવ્યો છે. અમારા રાજા ભરત છે, અમે તો માત્ર એમના આદેશનું પાલન કરનારા છીએ. તમારું ધર્મથી પતન થયું છે, તેથી તમારી ઉપેક્ષા સી રીતે કરી શકાય? વિદ્વાન રાજા ભરત મોટા ધર્મથી ભ્રષ્ટ થયેલા પુરુષને દંડ આપે છે અને ધર્માત્મા પુરુષનું ધર્મપૂર્વક પાલન કરતા રહીને કામાસક્ત સ્વેચ્છાચારી પુરુષોનું દમન કરવામાં તત્પર રહે છે. હરીશ્વર, અમે તો ભરતની આજ્ઞાને જ પ્રમાણ માનીને ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરનારા તમારા જેવા લોકોને દંડ આપવા માટે હંમેશા તત્પર રહીએ છીએ. સુગ્રીવ સાથે મારી મિત્રતા થઈ ગઈ છે, એમના માટે મારો એ જ ભાવ છે જે લક્ષ્મણ માટે છે. તેઓ પોતાની પત્ની અને રાજ્યની પ્રાપ્તિ માટે મારું ભલું કરવા માટે પણ કટિબદ્ધ છે. મેં વાનરોની સાથે એમને પત્ની અને રાજ્ય અપાવવાની પ્રતિજ્ઞા પણ કરી છે. આવી સ્થિતિમાં મારા જેવો મનુષ્ય પોતાની પ્રતિજ્ઞા પરથી ચલિત કઈ રીતે થઈ શકે? આ બધા ધર્મને અનુકૂળ મુખ્ય કારણો એક સાથે સામે આવી ગયા, જેથી વિવશ થઈને તમને યોગ્ય દંડ આપવો પડ્યો છે. તમે પણ આનું અનુમોદન કરો. ધર્મ પર દ્રષ્ટિ રાખનારા મનુષ્ય માટે મિત્ર પર ઉપકાર કરવો એ પણ ધર્મ છે. તેથી તમને આ જે દંડ આપવામાં આવ્યો છે એ ધર્મને અનુકૂળ છે એમ તમારે સમજવું જોઈએ. જો રાજા થઈને તમે ધર્મનું અનુસરણ કરતા હો તો તમારે પણ એ જ કામ કરવું પડત જે મેં કર્યું છે. મનુ મહારાજે રાજોચિત સદાચારનું પ્રતિપાદન કરનારા બે શ્લોક કહ્યા છે, જે સ્મૃતિઓમાં સાંભળવા મળે છે અને જેમનો ધર્મપાલનમાં કુશળ પુરુષોએ સાદર સ્વીકાર કર્યો છે. એ અનુસાર આ સમયે મેં વર્તન કર્યું છે. એ શ્લોકો છે, રાજબિદ્રુતા દંડાશ્ચ કૃત્વા પાપાની માનવાહા નિર્મલાહા સ્વર્ગમાયાંતિ સંત સકૃતિનો યથા શાસનાદ વાપી મોક્ષાદ વા સ્તેનઃ પાપાત પ્રમુચ્યતે રાજવા ત્વ શાસન પાપાસ્ય તદ્વાનોક્તિ કિલિમ કિલિમ શમ. મનુષ્ય પાપ કરીને જો રાજાએ કરેલો દંડ ભોગવી લે છે તો એ શુદ્ધ થઈને પુણ્યાત્મા સાધુ પુરુષોની જેમ સ્વર્ગલોકમાં જાય છે. ચોર વગેરે પાપી જ્યારે રાજાની સામે ઉપસ્થિત થાય ત્યારે એમને રાજા દંડ આપે અથવા દયા કરીને છોડી દે. ચોર વગેરે પાપી પુરુષ પોતાના પાપથી મુક્ત થઈ જાય છે, પરંતુ જો રાજા પાપીને ઉચિત દંડ આપતો નથી તો એણે પોતે એના પાપનું ફળ ભોગવવું પડે છે. મનુસ્મૃતિમાં આ બંને શ્લોક થોડાક પાઠભેદ સાથે આ રીતે જોવા મળે છે. રાજબિહી કૃતદંડાસ્તુ કૃત્વા પાપાની માનવાહા નિર્મલાહા સ્વર્ગમાયાંતિ સંતઃ સકૃતિનો યથા શાસનાદ વા વિમોક્ષાદ વા સ્તેનઃ સ્ત્યાદ વિમુચ્યતે અશાસિત્વા તુ તમ રાજા સ્તેન સ્નાપ શાપ્નોતિ કિલ બિશ્વસમ. તમે જેવું પાપ કર્યું છે એ જ પાપ પ્રાચીન કાળમાં એક શ્રમણે યતિએ કર્યું હતું અને મારા પૂર્વજ મહારાજા માંધાતાએ બહુ કઠોર દંડ આપ્યો હતો. જો રાજા દંડ આપવામાં પ્રમાદ કરે તો એને બીજાના કરેલા પાપ પણ ભોગવવા પડે છે, તથા એના માટે જ્યારે તેઓ પ્રાશ્ચિત કરે છે ત્યારે એમના દોષની નિવૃત્તિ થાય છે. તેથી વાનર શ્રેષ્ઠ, પશ્ચાતાપ કરવાથી કોઈ લાભ નથી. તમારો વધ બધી રીતે ધર્મ અનુસાર જ કરવામાં આવ્યો છે, કેમ કે અમે સ્વતંત્ર નથી, શાસ્ત્રને અધીન છીએ. વાનર શિરોમણી, તમારા વધનું જે બીજું કારણ છે એ પણ જાણી લો. વીર, એ મોટા કારણને જાણ્યા પછી તમારે મારા પ્રત્યે ક્રોધ કરવો ન જોઈએ. વાનર શ્રેષ્ઠ, આ કાર્ય માટે ન તો મારા મનમાં પસ્તાવો થાય છે કે ન દુઃખ. મનુષ્ય, રાજા વગેરે મોટી મોટી ઝાળ પાથરીને ગાળીઓ ફેલાવીને અને વિવિધ પ્રકારના કૂટ ઉપાયો, ગુપ્ત ખાડા ખોદવા વગેરે કરીને સંતાયેલ રહીને પછી સામે આવીને ઘણા બધા મૃગોને પકડી લે છે. ભલે તેઓ ભયભીત થઈને ભાગતા હોય અથવા વિશ્વાસ મૂકીને તદ્દન પાસે બેઠા હોય. માંસાહારી માણસ, ક્ષત્રિય, સાવધાન, અસાવધાન અથવા વિમુખ થઈને ભાગી જનાર પશુઓને પણ અત્યંત ઘાયલ કરી દે છે, પરંતુ એમના માટે આ મૃગિયામાં દોષ નથી. વાનર, ધર્મજ્ઞ રાજર્ષિઓ પણ આ જગતમાં મૃગિયા માટે જાય છે અને વિવિધ પ્રાણીઓને વધ કરે છે. તેથી મેં તમને યુદ્ધમાં મારા બાણનું લક્ષ્ય બનાવ્યા છે. તમે મારી સાથે યુદ્ધ કરતા હોત કે નહીં, તમારો વધ કરવામાં કોઈ ફેર પડવાનો ન હતો, કેમ કે તમે શાખા મૃગ છો અને મૃગિયા કરવાનો ક્ષત્રિયને અધિકાર છે. વાનર શ્રેષ્ઠ, રાજાઓ દુર્લભ ધર્મ, જીવન અને લૌકિક અભ્યુદય આપનારા હોય છે, એમાં શંકા નથી. તેથી એમની હિંસા ન કરવી, એમની નિંદા ન કરવી, એમના પર આક્ષેપ પણ ન કરવો કે ન એમને અપ્રિય વચન કહેવા, કેમ કે તેઓ વાસ્તવમાં દેવતા છે, જે મનુષ્ય રૂપે આ પૃથ્વી પર વિચરે છે. તમે તો ધર્મના સ્વરૂપને સમજ્યા વિના જ માત્ર ક્રોધને વશ થઈ ગયા છો. તેથી પિતા, પિતામહોને ધર્મ પર સ્થિત રહેનારા એવા મારી નિંદા કરી રહ્યા છો. શ્રીરામ નામ કહ્યા પછી વાલીના મનમાં ભારે વ્યથા થઈ, એને ધર્મના તત્વનો નિશ્ચય થઈ ગયો. એણે શ્રીરામચંદ્રજીના દોષનું ચિંતન છોડી દીધું. ત્યાર પછી વનરાજ વાલીએ શ્રીરામચંદ્રજીને હાથ જોડીને કહ્યું, નરશ્રેષ્ઠ, તમે જે કાંઈ કહો છો એ બધું બરાબર છે, એમાં શંકા નથી. તમારા જેવા શ્રેષ્ઠ પુરુષને મારા જેવો નિમ્ન જાતિનો મનુષ્ય યોગ્ય ઉત્તર આપી ન શકે. તેથી મેં પ્રમાદવશ પહેલાં જે અનુચિત વાત કહી નાખી હતી એમાં પણ તમારે મારો અપરાધ ન માનવો જોઈએ. રઘુનંદન, તમે પરમાર્થ તત્વના યથાર્થ જ્ઞાતા અને પ્રજાજનોના હિતમાં તત્પર રહેનારા છો. તમારી બુદ્ધિ કાર્યકારણના વિષયમાં નિભ્રાંત અને નિર્મળ છે. ધર્મજ્ઞ, હું ધર્મભ્રષ્ટ જીવોમાં અગ્રગણ્ય છું અને આજ સ્વરૂપે બધે પ્રખ્યાત છું. છતાં પણ આજે તમારા શરણે આવ્યો છું. પોતાની ધર્મ તત્વની વાણીથી આજે મારી પણ રક્ષા કરો. આટલું બોલતા બોલતા આંસુઓથી વાલુનું ગળું ભરાઈ આવ્યું અને કીચડમાં ફસાયેલા હાથીની જેમ આર્તનાદ કરીને શ્રીરામ સામે દ્રષ્ટિ રાખીને ધીરે ધીરે બોલ્યો, ભગવાન, મને મારા માટે, તારાને માટે અને બંધુ બાંધવા માટે એટલો શોક નથી થતો જેટલો સોનાના અંગદ બાજુબંધ ધારણ કરનારા શ્રેષ્ઠ ગુણ સંપન્ન પુત્ર અંગદને માટે થઈ રહ્યો છે. મેં બાળપણથી જ એને બહુ લાડથી ઉછેર્યો છે. હવે મને ન જોઈને એ બહુ દુઃખી થશે અને જેને બધું જળ પી લેવામાં આવ્યું હોય એવા તળાવની જેમ સુકાઈ જશે. શ્રીરામ, એ હજુ બાળક બિન અનુભવી છે, એની બુદ્ધિ પરિપક્વ નથી. મારો એકનો એક પુત્ર હોવાથી તારા કુમાર અંગદ મને બહુ પ્રિય છે. તમે મારા મહાબળી પુત્રની રક્ષા કરજો. સુગ્રીવ અને અંગદ બંને પ્રત્યે તમે સદભાવ રાખજો. હવે તમે જ એમના રક્ષક તથા કર્તવ્ય અકર્તવ્યની શિક્ષા આપનાર છો. રાજન, નરેશ્વર, ભરત અને લક્ષ્મણ પ્રત્યેનું તમારું જેવું વર્તન છે એવું જ સુગ્રીવ અને અંગદ પ્રત્યે પણ હોવું જોઈએ. તમે એ જ ભાવે આ બંનેનું સ્મરણ કરજો. બિચારી તારાની સ્થિતિ બહુ ચિંતાજનક થઈ ગઈ છે. મારા જ અપરાધથી એને પણ અપરાધી સમજીને સુગ્રીવ એનો તિરસ્કાર ન કરે એવી વ્યવસ્થા કરજો. સુગ્રીવ તમારો કૃપાપાત્ર થઈને જ આ રાજ્યનું યથાર્થ રીતે પાલન કરી શકે છે. તમારે અધીન રહીને તમારા ચિત્તનું અનુસરણ કરનારા પુરુષ સ્વર્ગ અને પૃથ્વીનું પણ રાજ્ય પ્રાપ્ત કરીને એનું સારી પેઠે પાલન કરી શકે છે. હું ઈચ્છતો હતો કે તમારા હાથે મારો વધ થાય, તેથી જ તારાના વારવા છતાં પણ હું મારા ભાઈ સુગ્રીવ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા દોડી આવ્યો. શ્રી રામચંદ્રજી નામ કહીને વાનરરાજ વાલી ચૂપ થઈ ગયો. એ સમયે એની જ્ઞાન શક્તિનો વિકાસ થઈ ગયો હતો. શ્રી રામચંદ્રજીએ ધર્મના યથાર્થ સ્વરૂપને પ્રગટ કરનારી સાધુ પુરુષો દ્વારા વખાણાયેલી વાણીમાં એને કહ્યું, વાનર શ્રેષ્ઠ, તમારે એના માટે સંતાપ કરવો ન જોઈએ. કપિશ્રેષ્ઠ, તમારે મારા અને તમારા સ્વયં માટે પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અમે તમારા કરતાં વિશેષજ્ઞ છીએ. તેથી અમે ધર્મને અનુકૂળ કાર્ય કરવાનો જ નિર્ણય કરેલો છે. જે દંડનીય પુરુષને દંડ આપે છે તથા જે દંડનો અધિકારી થઈને દંડ ભોગવે છે, એ બંનેમાંથી દંડનીય વ્યક્તિ પોતાના અપરાધના ફળ સ્વરૂપે શાસક દ્વારા આવેલો દંડ ભોગવીને તથા દંડ આપનાર શાસક એના એ ફળભોગમાં કારણ નિમિત્ત બનીને કૃતાર્થ થઈ જાય છે. પોતપોતાનું કર્તવ્ય પૂરું કરી લેવાના કારણે કર્મના ઋણમાંથી મુક્ત થઈ જાય છે, તેથી તેઓ દુઃખી થતા નથી. આ દંડ ભોગવીને પાપ રહિત થઈને અને આ દંડનું વિધાન કરનારા શાસ્ત્રો દ્વારા જણાવેલો દંડ ભોગવા રૂપી માર્ગ અનુસાર ચાલીને તમને ધર્મને અનુકૂળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે તમે પોતાના હૃદયમાં રહેલા શોક, મોહ અને ભયનો ત્યાગ કરી દો. વાનર શ્રેષ્ઠ, તમે દેવના વિધાનને ઓળંગી શકતા નથી. વાનરેશ્વર, કુમાર અંગદ તમારી હયાતીમાં જેવા સુખમાં હતો, એવો જ સુગ્રીવ અને મારી પાસે સુખપૂર્વક રહેશે, એમાં કોઈ શંકા નથી. યુદ્ધમાં શત્રુનું માન ઉતારી નાખનારા મહાત્મા શ્રી રામચંદ્રજીની ધર્મ માર્ગને અનુકૂળ અને માનસિક શંકાનું સમાધાન કરનારી મધુર વાણી સાંભળીને વાનર વાલીએ આવું સુંદર યુક્તિસંગત વચન આપ્યું, પ્રભુ, દેવરાજ ઇન્દ્ર જેવું ભયંકર પરાક્રમ કરનારા નરેશ્વર, હું તમારા બાણની પીડાને કારણે નિશ્ચેતન થઈ ગયો હતો, તેથી અજાણતા મેં આપને જે કઠોર શબ્દો કહી નાખ્યા છે એને તમે ક્ષમા કરી દો, એ માટે હું પ્રાર્થનાપૂર્વક તમને પ્રસન્ન કરવા ઈચ્છું છું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 18મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.